سورة رحمن. بسم الله الرحمن الرحيم. الله نا نام تھی جے دیارو ان مہان دیا کرنا ہے. الرحمن علم القرآن خلق الانسان علمه البيان. دیارو اللہ اے قرآن شکھویو تینیج منوش نے پیدا کریو અને તેણે જ તેને પોતાના વિચારો સ્પષ્ટ બોલમાં જાહેર કરતા શીખવ્યું. અશ્શમ્સુ વલ કમર બિહુસબાન વલ નજમ વશજર યસ્જુદાન. સૂર્ય તથા ચંદ્ર એક ઠેરાવેલી ગણતરી પ્રમાણે ચાલે છે અને વેલા તથા વૃક્ષો બંને તેને સિજદો કરે છે. અને આકાશ તેણે જ ઊંચું કર્યું છે અને તેણે જ ત્રાજવાની સ્થાપના કરી છે કે જેથી તમે તોડવાળામાં હદ બહાર જાઓ નહીં. અને તોલ માપને ન્યાયસર કાયમ રાખો અને ઓછું તોલ તોડો નહીં. અને તેણે જ પૃથ્વીને પ્રાણી માત્ર માટે સ્થાપી છે. તેમાં મેવા છે અને ખજૂરના વૃક્ષો પણ જે ઢાંકેલા ઝુંખાવાળા છે. અને ફોતરાવાળું અનાજ તથા સુગંધી પુષ્યો પણ છે. છતાં હે ઇન્સાન અને જિન્નાત વાળાના ટોળા, તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેમતોને જુઠલાવશો. તેણે જ મનુષ્યને ખાંખાળ કરતી ચીકણી માટીમાંથી પેદા કર્યો. અને તેણે જ જિન્નાતને આગની જ્વાળામાંથી પેદા કર્યા. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેમતોને જુઠલાવશો. તે બંને પૂર્વ દિશાઓનો માલિક છે અને બંને પશ્ચિમનો માલિક છે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુટલાવશો. તેણે બે સમુદ્રો વહાવ્યા છે, તે આપસમાં મળે છે. અને તે બંનેની વચ્ચે એક આડ છે જેથી તે બંને ઓળંગી શકતા નથી. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો. તે બંને સમુદ્રમાંથી મોતી તથા પરવાળા નીકળે છે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો. અને સમુદ્રમાં ઊંચા ઊંચા પહાડ જેવા ઉભા રહેલા વહાણો પણ તેના જ છે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો. દરેક વસ્તુ કે જે પૃથ્વી પર ઉપર છે તે નાશ પામનાર છે. અને તારા પરવરદિગારની પ્રભાવશાળી અને કૃપાવંત જાત માત્ર બાકી રહેનાર છે. કદ્દીબાન. છતાં તમે બંને તમારા પરવર્તિકારની કરકે નિયામતોને જુઠલાવશો. આકાશો તથા જમીનમાં જે કોઈ છે તે તેનાથી માગતા જ રહે છે. તે દરરોજ એક નવી પ્રવૃત્તિમાં હોય છે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયામતોને જુઠલાવશો. હે બંને ટોળા, અમે નજીકમાં જ તમારા તરફ લક્ષ આપીશું. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયામતોને જુઠલાવશો. હે જિન્નાત તથા ઇન્સાનના ટોળા, અગર તમારામાં આકાશો તથા પૃથ્વીની હદોમાંથી નીકળી જવાની શક્તિ હોય તો નીકળી જાઓ, પણ અમારી પરવાનગી વિના તમે હરગીજ નીકળી શકશો નહીં. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયામતોને જુઠલાવશો. તમે બંને પર અગ્નિના ભડકા તથા ધુમાડો મોકલવામાં આવશે, પછી તમે બંને મળીને પણ તમારો બચાવ કરી શકશો નહીં. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયામતોને જુઠલાવશો. પછી જયારે કયામતના દિવસે આકાશ પાડી જશે ત્યારે તે તેલ જેવું લાલ થઈ જશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયામતોને જુઠલાવશો. પછી તે દિવસે ન મનુષ્યને તેના ગુનાઓ વિશે પૂછવામાં આવશે, ન જિન્નાતને. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયામતોને જુઠલાવશો. ગુનેહગાર લોકોને તેમના મુખમુદ્રાના ચિહ્નો પરથી ઓળખી કાઢવામાં આવશે, પછી તેમને ચોટલીઓ તથા એડીઓથી પકડી લેવામાં આવશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયામતોને જુઠલાવશો. પછી કહેવામાં આવશે કે જે જહન્નમને ગુનેગાર લોકો જુઠલાવતા હતા તે આ જ છે. તેઓ તે જહન્નમ અને તેના ઉકળતા પાણી વચ્ચે દોડતા રહેશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયામતોને જુઠલાવશો. અને જે શખ્સ પોતાના પરવરદિગારની હજુમાં ઉભા રહેવાને કરતા જોયો તેના માટે બે જન્નતો છે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયામતોને જુઠલાવશો. બંને બગીચાઓ જાત જાતની નિયમતોથી લચી પચી રહ્યા હશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો? તે બંનેમાં બે ઝરણા વહેતા હશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતને જુઠલાવશો? તે બંનેમાં દરેક મેવો બે પ્રકારનો હશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો? તેઓ એવા બિછાના ઉપર તકિયા લાવીને બેઠા હશે કે જેમના અસ્તર કિંખાવના હશે, અને તે બંને બાગના મેવા તેમની પાસે લટકી રહ્યા હશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો? તે જન્નતમાં પારકાઓથી બચાવીને માત્ર પોતાના જ પતિ ઉપર નિગાહ રાખનારી સ્ત્રીઓ હશે, જેમને તેમની પહેલા ન કોઈ ઇન્સાન અડક્યો હશે, ન કોઈ જન્નત. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો? જાણે તે હુરો માણેક અને પરવાળા જેવી હશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો? શું નેકીનો બદલો નેકીના સિવાય બીજો પણ કઈ હોય છે? છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો? અને તે બંને ઉપરાંત બીજા પણ બે બાગ હશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો? તે બંને બાગ લીલાછમ હશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો? તે બંનેમાં બે ઝરણા ઉભરાતા હશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો? તે બંનેમાં મેવા તથા ખજૂરના ઝાડ તથા દાડમ હશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો? તે જન્નતોમાં સદાચારી તથા સૌંદર્યવાન સ્ત્રીઓ હશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો? હુરો કે જે તંબુઓમાં સુરક્ષિત હશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠરાવશો. لم يطمثهن إنس قبلهم ولا جان. તેમને તેમની પહેલા ન કોઈ પુરુષ અડક્યો હશે ન કોઈ જિન્નત. فبأي آلاء ربكما تكذبان. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો. متكئين على رفرف خضر وعبقري حسان. લીલા રંગના તકિયાઓને અઢેલી ખૂબસૂરત ગાલીચા ઉપર બેઠા હશે. છતાં તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નિયમતોને જુઠલાવશો. تبارك اسم ربك ذي الجلال والإكرام. هاي رسول تارا پربھاو شاری انی کروپاون پروردگار نو نام مہان برکت وارو چھے.